سورہ احزاب سورہ نمبر 33. بسم اللہ الرحمن الرحیم. شروع کرو چھو خوب جو موٹا مہربان نے بہو جو رحم والا اللہ نا نام تھی. یا ایوہ النبی اتق اللہ ولا تطع الكافرین والمنافقین ان اللہ کان علیما حکیما. એ નબી, તું અલ્લાહથી ડર ને નાસ્તિકો તથા મુનાફિકોનું કહેવું ન માન. બેશક અલ્લાહ મોટો જાણનાર ને હિકમત વાળો છે. ને તારા પાલનહાર તરફથી તારી તરફ જે કાંઈ વહી કરવામાં આવી છે તે મુજબ જ કર. બેશક તમે જે જે કામો આમાં કરો છો તેનાથી અલ્લાહ સારી રીતે જાણકાર છે. ને અલ્લાહ ઉપર જ વિશ્વાસ રાખ. ને અલ્લાહ કામને પૂરો કરનાર તરીકે અલ્લાહ જ પૂરતો છે. قلبين في جوفه وما جعل أزواجكم اللائي تظاهرون منهن أمهاتكم وما جعل أدعياءكم أبناءكم ذلكم قولكم بأفواهكم والله يقول الحق وهو يهدي السبيل. અલ્લાહે કોઈ માણસની છાતીમાં બે દિલ બનાવ્યા નથી કે જેથી એક જ વખતે બે ઈરાદા કરી શકે. અને તેણે તમારી ઓરતો કે જેમની પીઠને તમારી માતાઓની પીઠો સાથે મેળવો છો સરખાવો છો, તેમને તમારી માઓ બનાવી નથી અને ન તમારા પાલક દીકરાઓને તમારા સગા દીકરા બનાવ્યા છે. એ તો તમારા પોતાના મોઢાનું કહેણ છે. ને અલ્લાહ સાચું જ ફરમાવે છે અને એ જ સાચો રસ્તો દેખાડે છે. તે છોકરાઓને તેમના સગા બાપના નામથી બોલાવ્યા કરો. અલ્લાહની પાસે એ જ વાત ઘણી ઇન્સાફી છે. પછી જો તમે તેમના બાપને જાણતા ન હો તો તેઓ તમારા ધર્મભાઈઓ અને તમારા દોસ્ત છે. પછી તમારામાંથી જે કોઈ તેમના બાબતે કાંઈ ભૂલ કરે તો તેમાં તમારા ઉપર કાંઈ દોષ નથી. પણ ઈરાદાપૂર્વક જે ભૂલ તમારું મન કરે છે તો તે માટે તમારા પર જરૂર દોષ છે. ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયાળુ છે. وأولو الأرحام بعضهم أولى ببعض في كتاب الله من المؤمنين والمهاجرين إلا أن تفعلوا إلى أوليائكم معروفا كان ذلك في الكتاب مسطورا. નબી, મોમિનોની જિંદગીઓનો ખુદ તેમના કરતા વધારે અધિકાર ને હક ધરાવે છે. અને નબીની બીબીઓ મોમિનોની માતાઓ છે. ને મોમિનો તથા મુહાજરીનો કરતા સગાવાલા અલ્લાહના લખ્યા મુજબ વારસાના એકબીજા ઉપર વધારે હકદાર છે. સિવાય કે તમે તમારા દોસ્તો સાથે કંઈ ભલાઈ કરવા ચાહો તો તે એક બીજી વાત છે. કિતાબમાં લખેલા હુકમ આ છે. وَإِذْ أَخَذْنَا مِنَ النَّبِيِّينَ لُوطَ وَمِنْ نُوحٍ وَإِبْرَاهِيمَ وَمُوسَى وَعِيسَى ابْنِ مَرْيَمَ وَأَخَذْنَا مِنْهُمْ مِيثَاقًا غَلِيظًا لِيَسْأَلَ الصَّادِقِينَ عَنْ صِدْقِهِمْ وَأَعَدَّ لِلْكَافِرِينَ عَذَابًا أَلِيمًا نِتِي سَمَيْنِ يَادْ كَرْ જ્યારે અમોએ પૈગંબરો પાસેથી તેમના વચન લઈ લીધા હતા અને તારી પાસેથી તથા નૂહ તથા ઇબ્રાહીમ તથા મૂસા તથા મરિયમના દીકરા ઈસાથી પણ ને અમોએ તેમની પાસેથી પાક્કું વચન લીધું હતું જેથી અલ્લાહ કયામતના દિવસે તે સાચાઓથી તેમની સચ્ચાઈ વિશે સવાલ કરે ને ઇનકાર કરનારાઓ માટે તેમને દુઃખ આપતી સજા તૈયાર કરી છે عليكم إذ جاءتكم جنود فأرسلنا عليهم ريحا وجنودا لم تروها وكان الله بما تعملون بصيرا اي ايمان لاو ناراو الله ني جي نعمت تمارا اوپر هتي يعني كي جنگ خندق ما جي نعمتو تمارا پر هتي تيني ياد کرو જ્યારે તમારા પર નાસ્તિકોના લશ્કરના લશ્કર ચડી આવ્યા હતા ત્યારે અમોએ તેમના પર તોફાની હવા મોકલી હતી ને એક એવા લશ્કર કે જેના તમે દેખતા ન હતા અને તે કામો જે તમે કર્યા કરો છો તે બધા અલ્લાહ જોવે છે તે સમયને યાદ કરો જ્યારે જંગમાં તેઓ તમારા પર ઊંચાણમાંથી આવ્યા તથા નીચાણ તરફથી પણ અને જ્યારે ડરના લીધે તમારી આંખો તેજ વગરની બની ગઈ અને તમારા કાળજા મોઢે આવી ગયા હતા અને તમે અલ્લાહની બાબતમાં જાત જાતની કલ્પનાને વિચારો કરવા લાગ્યા હતા તે એ જ વખત હતો કે એ જ વખતે મોમિનોની પરીક્ષા કરવામાં આવી હતી અને તેઓ ઘણી સખ્તાઈ સાથે હચમચાવી નાખવામાં આવ્યા હતા ને જ્યારે મુનાફિકો દાંભિકો તથા તે લોકો કે જેમના દિલોમાં રોગ હતો યાની કે કુફ્રનો રોગ હતો આ કહેવા લાગ્યા કે અલ્લાહ તથા તેના રસૂલોએ અમારાથી કોઈ વાયદા કર્યા નથી પણ ખુલ્લે ખુલ્લો ધોકોને ફરેબ જ આપ્યો છે ويستأذن فريق منهم النبي يقولون إن بيوتنا عورة وما هي بعورة إن يريدون إلا فرارا અને જ્યારે તેઓ માથીના એક ટોળાએ કહ્યું કે એ મદીનાના રહેવાસીઓ હવે દુશ્મનોના મુકાબલામાં તમારાથી અહીં અટકી અને જંગ કરી શકાવાનું નથી માટે પાછા ફરી જાઓ અને તેઓમાંથીનું એક ટોળું એમ કહીને નબી પાસે મદીનામાં પોતાના ઘર ચાલ્યા જવાની રજા માંગતું હતું કે અમારા મકાનો હિફાજત વગરના છે જો કે તે હિફાજત વગરના ન હતા પણ તેઓ ફક્ત આ બહાને પંજો માપી જવા ચાહતા હતા પીછેહટ કરીને ભાગી જવા ચાહતા હતા અને જો એવું જ લશ્કર તે મદીનાની આસપાસના ભાગોમાંથી તેઓ ઉપર આવી દાખલ થાય અને તેમને રસૂલ પર ઈમાન લાવનારાઓની ખિલાફ ફસાદ કરવાનું કહેવામાં આવે તો તેઓ જરૂર તેમ કરશે અને તે પ્રસંગે તેઓ તે મકાનોમાં રહેશે તો પણ ઘણો થોડો વખત જ. અને સાચે જ તેઓ પહેલાથી અલ્લાહથી વાયદો કરી ચૂક્યા હતા કે તેઓ લડાઈમાં કદી પીઠ દેખાડશે નહીં, ને અલ્લાહ સાથે કરેલા વાયદા બાબતે જરૂર સવાલ કરવામાં આવશે. એ રસૂલ, તું કહે જો તમે મોત કે કતલથી ભાગો છો તો એ ભાગવું તમને હરગિજ ફાયદાકારક નહીં થાય, અને એવી હાલતમાં કદાચને તમે બચી પણ જશો તો પણ તે લાભ તમને થોડા સમય માટે જ તે ભોગવવા દેવામાં આવશે. તું કહે કે જો અલ્લાહ તમારું કાંઈ બુરું કરવા ચાહે તો કોણ એવો છે કે જે તમને તેનાથી બચાવી શકે, અથવા તે તમારા ઉપર કાંઈ મહેરબાની કરવા ચાહે તો તેની આડે આવનાર કોણ છે, અને તેઓ અલ્લાહના સિવાય ન કોઈને પોતાનું કામ પૂરું કરનાર તરીકે અને ન મદદગાર તરીકે જોશે. સાચે જ અલ્લાહ તમારામાંથી અટકાવનારાઓને જાણે છે, ને પોતાના દોસ્તોને આ કહેનારાઓને પણ કે અમારી પાસે ચાલ્યા આવો. જો કે તેઓ ખુદ જંગના મેદાનમાં આવે છે, પણ ક્યારેક જ. તેઓ તમારી મદદ કરવામાં ઘણા જ કંજૂસ છે, પછી જ્યારે ડર આવી પડે છે ત્યારે તું તેમને જોશે કે તેઓ તારી તરફ આશાથી ટીકી ટીકીને જોવા લાગે છે. તેમની આંખના અંદરના ડોળાઓ એવી રીતે ફરી રહી હોય છે જેવી રીતે કે તે શખ્સની કે જેના પર મોતની મૂર્છા ફરી રહી હોય. પછી જ્યારે ડર જતો રહે છે તો ગનિમતના માલથી લોભાઈને તીખી જીભો વડે તમારા પર મેણા ટોણાની ભરમાર કરે છે. એ લોકો ઈમાન જ લાવ્યા નથી, માટે અલ્લાહે પણ તેમની કરણીઓ આ માલો રદ કરી દીધી છે, ને અલ્લાહ માટે એ વાત એકદમ સહેલી છે. મદીના પર હલ્લો કરવા આવેલા ટોળા સંબંધી આ લોકો એવું ગુમાન કરે છે કે તેઓ ચાલ્યા ગયા નથી, અને કદાચ ને તે ટોળા બીજી વખતે પણ આવી જતે તો તેમની ઈચ્છા એ જ હોતે કે તેઓ જંગલમાં બદ્દુઓ ભેગા રહીને તમારી ખબરો પૂછ્યા કરતે, અને કદાચને તમારામાં રહેતે તો પણ લડાઈ કરતે નહીં, પણ ફક્ત થોડી. એ લોકો ચોક્કસ જ તમારા માટે પેરવી કરવાને, કોઈના મુજબ અમલ કરવાને સારામાં સારો નમૂનો ખુદ અલ્લાહનો રસૂલ છે, ખાસ કરીને તે શખ્સ માટે કે જે અલ્લાહ તથા કયામતના દિવસની ઉમ્મીદ રાખતો હોય ને અલ્લાહની મોટા હિસાબમાં યાદ કર્યા કરતો હોય. ને જે વખતે મોમિનોએ નાસ્તિકોના ટોળા જોયા, કહેવા લાગ્યા કે આ એ જ તો છે કે જેનો અલ્લાહ તથા તેના રસૂલે અમારાથી વાયદો કર્યો હતો, ને અલ્લાહ તથા તેના રસૂલે સાચું ફરમાવ્યું હતું, અને ઉલટા આ પરીક્ષાએ તેમના ઈમાન તથા તાબેદારીમાં હુકમ મુજબ અમલ કરવામાં ઓર વધારો કરી મૂક્યો. મોમિનોમાંથી કેટલાક લોકોએ અલ્લાહથી જે કંઈ વાયદો કર્યો હતો તે સાચો કરી દેખાડ્યો, પછી તેઓમાંથી કેટલાકોએ તો પોતાનું વચન પૂરું કરી દેખાડ્યું, યાની કે શહીદ થઈ ગયા, અને તેઓમાંથી કેટલાકો તે શહાદતની વાટ જોઈ રહ્યા છે, અને તેઓએ પોતાના ફેંસલામાં કાંઈ ફેરફાર કર્યો નથી. કે જેથી અલ્લાહ સાચાઓને તેમની સચ્ચાઈનો બદલો આપે અને મુનાફિકોને દાંભિકોને જો ચાહે તો અઝાબ આપે અથવા તેમની તોબા કબૂલ કરી લે. બેશક અલ્લાહ મોટો માફ કરનાર ને રહેમ વાળો છે. ને તે લોકોને કે જેઓ ઈમાન ન લાવ્યા અલ્લાહે તેમની ગુસ્સાભરી હાલતમાં જ પાછા ફેરવી દીધા, જેથી તેમણે કાંઈ પણ લાભ કે ફાયદો મેળવ્યો નહીં, ને અલ્લાહે મોમિનો માટે લડાઈની તકને મોકો જ આવવા દીધી નહીં, ને અલ્લાહ તાકતવાન ને બધું કરી શકવા તાકતવાર છે. وقذف في قلوبهم الرعب فريقا تقتلون وتأسرون فريقا. ને કિતાબ વાળાઓમાંથી જે લોકોએ તેમની મદદ કરી હતી તેમને તેણે તેમના કિલ્લાઓ પરથી નીચે હાંકી મૂક્યા, ને તેમના મનમાં દબાવને રોબ નાખી દીધો કે જેથી તમે એક ટોળાને કતલ કરવા લાગ્યા ને એક ટોળાને કેદ કરવા લાગ્યા. અને તમને તેમની જમીન અને તેમના ઘરો તથા તેમના માલ મિલકતના વારસ બનાવ્યા, અને એવી જમીનના પણ કે જેના પર તમોએ હજી સુધી પગ મૂક્યો નથી, ને અલ્લાહ દરેક ચીજ પર પૂરેપૂરો કાબુ રાખનારો છે. એ નબી, તું તારી પત્નીઓને કહી દે કે જો તમે સંસારી દુનિયાવી જિંદગી તથા તેના શણગારના ચાહનારા છો તો આવો હું તમને લાભ પહોંચાડી દઉં અને પછી તમને ખૂબ જ ખૂબી સાથે રવાના કરી દઉં. ને જો તમે અલ્લાહ તથા તેના રસૂલ તથા આખિરતના ઘરને ચાહનારા છો તો બેશક અલ્લાહે તમારામાંથી જે નેક હશે તેમના માટે ઘણો મોટો બદલો તૈયાર કર્યો છે. એ નબીની પત્નીઓ, તમારામાંથી જે કોઈ ખુલ્લી રીતે બેશરમી ભરી રીતે વર્તશે તો તેને અઝાબ બે ગણો આપવામાં આવશે ને અલ્લાહ માટે આ વાત સહેલી છે. અને તમારામાંથી જે ઔરત અલ્લાહ તથા તેના રસૂલની તાવેદારી કરશે તથા સારા કામો કરશે તો અમે તેણીને તેનો બદલો પણ બે ગણો આપીશું ને અમો એ તેણીને માટે આબરૂની રોજી તૈયાર કરી રાખી છે. એ નબીની બીબીઓ, તમે બીજી સામાન્ય ને સાધારણ ઔરતો જેવી નથી. અગર તમે અલ્લાહનો ડર રાખતી હો તો કોઈ પરપુરુષની હાજરીમાં કોમળ અવાજે વાત ન કરો કે જેથી તે શખ્સ કે જેના મનમાં રોગ હોય કોઈ પ્રકારની લાલચ કરે ને કોઈને શંકાનું કારણ ન મળે તેવી વ્યાજબી રીતે બોલો. ને તમારા ઘરોમાં સ્વમાન સાથે બેસી રહો ને જૂના જમાનાની જાહેલિયતના સમય જેવો બનાવ શણગાર કરી બહાર નીકળો નહીં ને નિયમિત રીતે નમાઝ પઢો ને ઝકાત આપો ને અલ્લાહ તથા તેના રસૂલની ફરમાબરદારી કરતા રહો. એ અહેલે બેઈત રસૂલ, સિવાય તેના કાંઈ જ નથી કે અલ્લાહ ચાહે છે કે તમારામાંથી દરેક રીતની નજાસતને દૂર રાખે અને તમને પૂરેપૂરી રીતે પાક અને પવિત્ર રાખે. ને તમારા ઘરોમાં અલ્લાહની આયતો તથા હિકમતની જે વાતો પડવામાં આવે છે તે ધ્યાનમાં રાખો. બેશક અલ્લાહ એકદમ ઝીણવટ ભરી રીતે જોનારને ખબરદાર છે.